श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय 29। श्रीरामनु लंका रामेश्वर पुष्कर तथा मथुरा थईने गंगा तट पर जईने भगवान श्री वामन नी स्थापना करवी। श्री भीष्मजीए पूछ्यू, हे ब्रह्मर्षि, श्रीरामचंद्रजीए कान्यकुब्ज देश में भगवान श्री वामन नी प्रतिष्ठा केवी रीते करी, तेमने श्री वामन जी नो विग्रह क्या प्राप्त थयो? आ बधी वातोनु विस्तार थी वर्णन करो हे भगवान। श्री रामचंद्र जी ना कीर्तन थी संबंध राखनारी कथा अति मधुर पावन तथा मनोरम होय छे। तमे जे कथा संभळावी छे तेनाथी मारा हृदय अने कानो ने बहु सुख मळ्यु छे। संपूर्ण संसार भगवान श्री राम ने प्रेम अने अनुराग थी जुए छे। तेओ महान धर्मज्ञ हता। तेओ जारे पृथ्वी नु राज्य करता हता ते समय बधा वृक्षों फल अने रस थी भरेला रहता हता। पृथ्वी खेड़िया विना ज अन्न आपती हती। ते महात्मा नो भूमंडल पर कोई शत्रु न हतो। तेथी हे मुनिवर, हूँ ते भगवान श्री रामचंद्र जी नु संपूर्ण चरित्र सांभळवा इच्छु छु। पुलस्त्य जी बोलिया, हे महाराज, धर्मना मार्ग पर स्थित रहनारा श्री रामचंद्रजीए थोड़ा समय पछी जे महत्वपूर्ण कार्य कर्यु तेने एकाग्र मन थी सांभळो। एक दिवस श्री रघुनाथ जी मन में विचार करवा लाग्या के राक्षस कुलोत्पन्न राजा विभीषण लंका में रहीने सदा राज्य करता रहे तेमा कोई प्रकारनु विघ्न न आवे, एना माटे क्यों उपाय थई शके छे? मारे त्यां जईने तेमनी तेमने हितनी वात कहेवी जोईए जेथी तेमनु राज्य सदा अचल रहे। अमित तेजस्वी श्री रामचंद्र जी जारे आ प्रमाण विचार करी रह्या हता ते समय भरत जी त्यां आव्या अने श्री राम ने विचार मग्न जोईने आ प्रमाणे बोल्या, हे देव, तमे शुं विचारी रह्या छो? जो कोई गुप्त वात न होई तो मने कहेवानी कृपा करो। श्री रघुनाथ जी कह्यू, मारी कोई पण वात तमारा थी छुपाववा योग्य नथी। तमे अने महायशस्वी लक्ष्मण मारा बहारना प्राण छो। मारा मनमा अत्यारे सौथी मोटी चिंता ए छे के विभीषण देवताओनी साथे केवो वर्ताव करे छे, केम के देवताओना हितने माटे ज मैं रावणनो वध कर्यो हतो। तेथी हे वत्स, ज्यां विभीषण छे त्यां जवानुं विचारू छू। लंकापुरी ने जोईने राक्षस राज ने तेमना कर्तव्यनो उपदेश करीश। भगवान श्रीरामना प्रमाणे कह्या पछी हाथ जोड़ीने उभा रहेला भरतजीए कह्यू, हूँ पण तमारी साथे आवीश। श्री रघुनाथजी बोल्या, महाबाहो, अवश्य चालो। पछी तेमणे लक्ष्मणजीने कह्यू, वीर, तमे नगरमां रहीने अमारा बन्नेना पाछा आवता सुधी आनी रक्षा करजो। लक्ष्मण ने आ प्रमाणे आदेश आपीने श्री रामचंद्रजीए पुष्पक विमाननु स्मरण कर्युं। विमान आवी गया पछी ए बन्ने भाई तेना पर आरूढ़ थया। सर्वप्रथम ते विमान गांधार देश में गयु। त्यां भगवाने भरतना बन्ने पुत्रों ने मळीने तेमनी राजनीतिनु निरीक्षण कर्युं। त्यार पछी पूर्व दिशा में जईने तेओ लक्ष्मणना पुत्रों ने मळ्या। तेमना नगरों में 6 रात्रि व्यतीत करीने बन्ने भाई राम अने भरत दक्षिण दिशा तरफ चाल्या। गंगा यमुनाना संगम स्थान प्रयाग में जईने महर्षि भरद्वाज ने प्रणाम करीने तेओ अत्रि मुनिना आश्रम पर गया। त्यां अत्रि मुनि साथे वातचीत करीने बन्ने भाईओए जनस्थान नी यात्रा करी। जनस्थान में प्रवेश करता श्री रामचंद्रजीए कह्यू, भरत, आ तेज स्थान छे ज्यां दुरात्मा रावणे रुद्रराज जटायु ने मारीने सीतानु हरण कर्यु हतु। जटायु अपना पिताजीना मित्र हता। आ स्थान पर अमारु दुष्ट बुद्धिना कबंद साथे युद्ध थयु हतु। कबंद ने मारीने मैं तेने अग्निमा बाळी नाख्यो हतो। मरती वखते एणे कह्यु के सीता रावणना घरमा छे। तेणे ए पण कह्यु के તમે ઋષ્યમુખ પર્વત પર જાઓ, ત્યાં સુગ્રીવ નામે વાનર રહે છે, તેઓ તમારી સાથે મિત્રતા કરશે. આ જ તે પંપા સરોવર છે જ્યાં સબરી નામની તપસ્વીની રહેતી હતી. આ જ તે સ્થાન છે જ્યાં સુગ્રીવને માટે મેં વાલીને માર્યો હતો. વીર, વાલીની રાજધાની કિસ્કિંધાપુરી આ દેખાઈ રહી છે. એમાં ધર્માત્મા વાનરરાજ સુગ્રીવ અન્ય વાનરો સાથે નિવાસ કરે છે. સુગ્રીવ એ સમયે પોતાના સભાભવનમાં બિરાજમાન હતા. એટલામાં આજ ભરત અને શ્રી રામચંદ્રજી કિસ્કિંધાપુરીમાં જઈ પહોંચ્યા. ત્યાં બંને ભાઈઓને ઉપસ્થિત જોઈને સુગ્રીવે તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પછી તે બંને ભાઈઓને સિંહાસન પર બેસાડીને સુગ્રીવે અર્ધ પ્રદાન કર્યો અને પોતાને પણ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધા. આ પ્રમાણે જ્યારે પરમ ધર્માત્મા શ્રી રઘુનાથજી સભામાં બિરાજમાન થયા ત્યારે અંગદ, હનુમાન, નલ, નીલ, પાટલ અને વૃક્ષરાજ, જાંબવાન વગેરે બધા વાનર વીર સેનાઓ સહિત ત્યાં આવી ગયા. અંતઃપુરની બધી સ્ત્રીઓ, રૂમા અને તારા વગેરે પણ ઉપસ્થિત થઈ. બધાને અનુપમ આનંદ થયો. બધા લોકો ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા અને બધાએ ભગવાનના દર્શન કરીને પ્રેમાશ્રુઓથી ગદગદ થઈને તેમને પ્રણામ કર્યા. સુગ્રીવ બોલ્યા, હે મહારાજ, તમે બંને ક્યાં કાર્યથી પધારવાની કૃપા કરી છે તે એ તરત જણાવો. સુગ્રીવના પ્રમાણે પૂછ્યા પછી શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી ભરતે લંકા યાત્રાની વાત કહી. ત્યારે સુગ્રીવે કહ્યું, હું પણ તમારી સાથે રાક્ષસરાજ વિભીષણને મળવા માટે લંકાપુરી આવીશ. પછી સુગ્રીવ, શ્રીરામ અને ભરત આ ત્રણેય પુષ્પક વિમાનમાં બેઠા. તરત જ તે વિમાન સમુદ્ર તટે જઈ પહોંચ્યું. તે સમયે શ્રીરામે ભરતને કહ્યું, આ જ તે સ્થાન છે જ્યાં રાક્ષસરાજ વિભીષણ પોતાના ચાર મંત્રીઓની સાથે પ્રાણ બચાવવા મારી પાસે આવ્યા હતા. તે જ સમયે લક્ષ્મણે લંકાના રાજ્ય પર તેમનો અભિષેક કર્યો હતો. અહીં હું સમુદ્રના કિનારે 3 દિવસ સુધી એ આશાથી રોકાયો કે સમુદ્ર મને દર્શન આપશે અને સગરનો પુત્ર હોવાના લીધે પોતાનો કુટુંબી સમજીને મારું કાર્ય કરશે. પરંતુ ત્યાં સુધી તેણે મને દર્શન ના આપ્યા એ જોઈને 4થા દિવસે મેં બહુ ઝડપથી ધનુષ્ય ચડાવીને હાથમાં દિવ્યાસ્ત્ર લીધું. એ જોઈને સમુદ્ર ભારે ડરી ગયો અને તે શરણાર્થી થઈને લક્ષ્મણની પાસે ગયો. સુગ્રીવે પણ બહુ વિનંતી કરીને કહ્યું, પ્રભુ આને ક્ષમા કરી દો. ત્યારે મેં તે બાણ મરુ દેશમાં ફેંકી દીધું. ત્યાર પછી સમુદ્રે મને કહ્યું, રઘુનંદન, તમે મારા ઉપર સેતુ બાંધીને જળરાશિથી પૂર્ણ મહાસાગરને પાર ચાલ્યા જાઓ. ત્યારે મેં વરુણના નિવાસ સ્થાન એવા સમુદ્ર પર આ મહાન સેતુ બાંધ્યો હતો. શ્રેષ્ઠ વાનરોએ મળીને 3 જ દિવસમાં આ કાર્ય પૂરું કર્યું હતું. પહેલા દિવસે તેમણે 14 યોજન સુધી સેતુ બનાવ્યો, બીજા દિવસે 36 યોજન સુધી અને ત્રીજા દિવસે 100 યોજનનો પૂરો સેતુ તૈયાર કરી લીધો. જુઓ, આ લંકા દેખાઈ રહી છે. એનો કિલ્લો અને નગર દ્વારા બધા સોનાના, નગર દ્વાર બધા સોનાના બનેલા છે. અહીં વીર વાનરોએ આ નગરીને ઘેરી લીધી હતી. અહીં નીલે રાક્ષસ શ્રેષ્ઠ પ્રહસ્તનો વધ કર્યો હતો. આ જ સ્થાન પર હનુમાનજીએ ધૂમ્રાક્ષને મારી નાખ્યો હતો. અહીં સુગ્રીવે મહોદર અને અતિકાયને મોતને હવાલે કર્યો હતો. આ જ સ્થાન પર મેં કુંભકર્ણને અને લક્ષ્મણ ઇન્દ્રજીતને માર્યો હતો તથા અહીં મેં રાક્ષસરાજ દશગ્રીવનો વધ કર્યો હતો. અહીં લોક પિતામહ બ્રહ્માજી મારી સાથે વાર્તાલાપ કરવા માટે પધાર્યા હતા. તેમની સાથે પાર્વતી સહિત ત્રિશુળધારી ભગવાન શંકર પણ હતા. આપણા પિતા મહારાજ દશરથ પણ સ્વર્ગલોકથી અહીં પધાર્યા હતા. જાનકીજીની શુદ્ધિ ચાહનારા તે બધા લોકોની સામે સીતાએ આ સ્થાન પર અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ સર્વથા શુદ્ધ પ્રમાણિત થયા હતા. લંકાપુરીના અધિષ્ઠાતા દેવતાઓએ પણ સીતાની અગ્નિ પરીક્ષા જોઈ હતી. પિતાજીની આજ્ઞાથી મેં સીતાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી મહારાજે મને કહ્યું, બેટા હવે અયોધ્યા જાઓ. શ્રી રામચંદ્રજી જ્યારે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યારે પુષ્પક વિમાન ત્યાં જ રોકાયું હતું. તે જ સમયે મુખ્ય મુખ્ય રાક્ષસોએ તે જ્યાં ઉપસ્થિત હતા તરત જ વિભીષણની પાસે જઈને અત્યંત હર્ષપૂર્વક કહ્યું, રાક્ષસરાજ, સુગ્રીવની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા છે. તેમની સાથે તેમના જેવી જ આકૃતિવાળા એક બીજા પુરુષ પણ છે. શ્રી રામચંદ્રજી નગરની સમીપ આવી ગયા છે. આ સમાચાર સાંભળીને વિભીષણે પ્રિય વાત કહેનારા તે દૂતોનો વિશેષ સત્કાર કર્યો તથા તેમને ધન આપીને તેમના બધા મનોરથ પૂરા કર્યા. પછી લંકાપુરીને શણગારવાની આજ્ઞા આપીને તેઓ મંત્રીઓની સાથે બહાર નીકળ્યા. મેરુ પર્વત પર ઉદિત થયેલા સૂર્યની જેમ ભગવાન શ્રીરામને વિમાનમાં બેઠેલા જોઈને વિભીષણે તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, હે ભગવાન, આજે મારો જન્મ સફળ થયો, મારા બધા મનોરથો પૂર્ણ થઈ ગયા, કેમ કે આજે મને તમારા વિશ્વવંદ્ય ચરણોના દર્શન મળ્યા છે. આ પ્રમાણે શ્રી રઘુનાથજીનું અભિવાદન કરીને તે ભરત અને સુગ્રીવને પણ મળ્યા. ત્યાર પછી તેમણે સ્વર્ગથી પણ સુંદર લંકાપુરીમાં બધાને પ્રવેશ કરાવ્યો અને સ્વર્ગ પ્રકારના રત્નોથી સુશોભિત રાવણના ભવનમાં તેમને ઉતારો આપ્યો. જ્યારે શ્રી રામચંદ્રજી આસન પર બિરાજમાન થઈ ગયા ત્યારે વિભીષણે અર્ધ નિવેદિત કરીને હાથ જોડીને ભરત અને સુગ્રીવને કહ્યું, અહીં પધારેલા ભગવાન શ્રીરામને ભેટ કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ મારી પાસે નથી. લંકાપુરીનો સ્વયં ભગવાને જ ત્રિલોકી માટે કંટક રૂપ પાપી શત્રુને મારીને મને આપી છે. આ નગરી જ નહીં, આ સ્ત્રીઓ, પુત્ર તથા સ્વયં હું, આ બધું ભગવાનની સેવામાં અર્પિત છે. ભગવાન, તમને નમસ્કાર છે, તમે આનો સ્વીકાર કરો. ત્યાર પછી રાજા વિભીષણનું મંત્રીમંડળ અને લંકાના નિવાસી શ્રી રામચંદ્રજીના દર્શન માટે ઉત્સુક થઈને ત્યાં આવ્યા અને તેમણે વિભીષણને કહ્યું, પ્રભુ, અમને શ્રીરામજીના દર્શન કરાવો. વિભીષણે મહારાજ શ્રીરામચંદ્રજીને તેમનો પરિચય કરાવ્યો અને શ્રીરામની આજ્ઞાથી ભરતે તે રાક્ષસ પ્રજા દ્વારા ભેટમાં આપેલું ધન અને રત્નોને ગ્રહણ કર્યા. આ પ્રમાણે રાક્ષસ રાજના ભવનમાં શ્રી રઘુનાથજીએ 3 દિવસ નિવાસ કર્યો. ચોથા દિવસે જ્યારે શ્રીરામચંદ્રજી રાજસભામાં બિરાજમાન હતા ત્યારે રાજમાતા કૈકસીએ વિભીષણને કહ્યું, બેટા, હું પણ મારી વહુઓ સાથે આવીને શ્રીરામચંદ્રજીના દર્શન કરીશ, તમે તેમને જાણ કરી દો. આ મહાભાગ શ્રી રઘુનાથજી 4 મૂર્તિઓમાં પ્રગટ થયેલા સનાતન ભગવાન શ્રી વિષ્ણુ છે તથા પરમ સૌભાગ્યવતી સીતા સ્વયં લક્ષ્મી છે. તમારો મોટો ભાઈ આમના સ્વરૂપને ઓળખી શક્યો ન હતો. તમારા પિતાએ દેવતાઓની સામે પહેલા જ કહી દીધું હતું કે ભગવાન શ્રી વિષ્ણુ રઘુકુળમાં રાજા દશરથના પુત્ર રૂપે અવતાર લેશે, તેવો જ દશગ્રીવ રાવણનો વિનાશ કરશે. વિભીષણ બોલ્યા, માં, તમે શ્રી રઘુનાથજીની પાસે અવશ્ય જાઓ, હું પહેલા જઈને તેમને સૂચના આપું છું. આ પ્રમાણે કહીને વિભીષણ જ્યાં શ્રીરામચંદ્રજી હતા ત્યાં ગયા અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આવેલા બધા લોકોને વિદાય કરીને તેમણે સભાભવનને તદ્દન એકાંત બનાવી દીધું. પછી શ્રીરામની સામે ઊભા રહીને કહ્યું, મહારાજ, મારું નિવેદન સાંભળો. રાવણને, કુંભકર્ણને તથા મને જન્મ આપનારી મારી માતા કૈકસી તમારા ચરણોના દર્શન કરવા ઈચ્છે છે. તમે કૃપા કરીને તેમને દર્શન આપો. શ્રીરામે કહ્યું, હે રાક્ષસરાજ, તમારી માતા મારી પણ માતા જ છે. હું માતાના દર્શન કરવા સ્વયં તેમની પાસે જઈશ. તમે તરત મારી આગળ ચાલો. આ પ્રમાણે કહીને તેઓ સિંહાસનથી ઊભા થયા અને ચાલવા લાગ્યા. કૈકસીની પાસે જઈને તેમણે માથા પર હાથોની અંજલી બાંધીને પ્રણામ કરતા કહ્યું, દેવી, હું તમને પ્રણામ કરું છું. મિત્રના માતા હોવાને નાતે તમે ધર્મતઃ મારા માતા છો. જેવા કૌશલ્યા મારા માતા છે તે જ પ્રમાણે તમે પણ છો. કૈકસી બોલી, વત્સ, તમારી જય હો, તમે ચિરકાળ સુધી જીવિત રહો. હે વીર, પતિએ કહ્યું હતું કે ભગવાન શ્રી વિષ્ણુ દેવતાઓનું હિત કરવા માટે રઘુકુળમાં મનુષ્ય રૂપે અવતાર લેશે. તેઓ રાવણનો વિનાશ કરીને વિભીષણને રાજ્ય આપશે. તે દશરથ નંદન, શ્રીરામ, બાલીનો વધ અને સમુદ્ર પર સેતુ બાંધવા વગેરે કાર્ય પણ કરશે. આજે સ્વામીના શબ્દોને યાદ કરીને મેં તમને ઓળખી લીધા. સીતા લક્ષ્મી છે, તમે વિષ્ણુ છો અને વાનરો દેવતા છે. સારું વત્સ, તમને અમર યશ પ્રાપ્ત થાવ, વિભીષણની પત્ની શર્માએ કહ્યું. ભગવાન, અહીં અશોક વાટિકામાં તમારા પ્રિયા શ્રી જાનકીજી દેવીને મેં એક વર્ષ સુધી સેવા કરી હતી. તેઓ મારી સેવાથી અહીં સુખપૂર્વક રહ્યા છે. હે પરમ તપ, હું દરરોજ સીતાજીના ચરણોનું સ્મરણ કરું છું. રાત દિવસ એ જ વિચારું છું કે ક્યારે તેમના દર્શન થશે. તમે શ્રી જનક નંદિનીને પોતાની સાથે અહીં કેમ ન લેતા આવ્યા? તેમના વિના તમારી શોભા જણાતી નથી. તમારી સાથે સીતા શોભે છે અને સીતાની સમીપ તમે. જ્યારે શર્મા આ રીતે વાત કરી રહી હતી તે સમયે ભરત મનમાં જ વિચારવા લાગ્યા, આ કોણ સ્ત્રી છે જે શ્રી રઘુનાથજી સાથે વાર્તાલાપ કરી રહી છે? શ્રી રામચંદ્રજી ભરતનો અભિપ્રાય જાણી ગયા. તેઓ તરત બોલ્યા, આ વિભીષણની પત્ની છે, એમનું નામ શર્મા છે. આ સીતાની પ્રિય સખી છે, આ તેમને બહુ માને છે. આટલું કહીને તેઓએ શર્માને કહ્યું, કલ્યાણી, હવે તમે પણ જાઓ અને પતિના ગૃહની રક્ષા કરો. આ પ્રમાણે સીતાની પ્રિય સખી શર્માને વિદાય કરીને શ્રીરામે વિભીષણને કહ્યું, નિષ્પાપ વિભીષણ, તમે સદા દેવતાઓનું પ્રિય કાર્ય કરજો, કદી તેમનો અપરાધ કરશો નહીં. તમારે ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. જો લંકામાં કોઈ માણસ આવી ચડે તો રાક્ષસોએ તેનો વધ કરવો ન જોઈએ, બલકે મારી જેમ જ તેનું સ્વાગત કરવું જોઈએ. વિભીષણે કહ્યું, નરશ્રેષ્ઠ, તમારી આજ્ઞા અનુસાર જ હું બધા કાર્ય કરીશ. વિભીષણ જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા તે સમયે વાયુ દેવતાએ આવીને શ્રીરામને કહ્યું, મહાભાગ, અહીં ભગવાન શ્રી વિષ્ણુની વામન મૂર્તિ છે, જેણે પૂર્વકાળમાં રાજા બલિને બાંધ્યો હતો. તમે તેને લઈ જાઓ અને કાન્ય કુબ્જ દેશમાં સ્થાપિત કરી દો. વાયુદેવતાના પ્રસ્તાવમાં શ્રીરામચંદ્રજીની સંમતિ જાણીને વિભીષણે શ્રી વામન ભગવાનના વિગ્રહને બધા પ્રકારના રત્નોથી વિભૂષિત કરીને તે મૂર્તિ શ્રીરામને સમર્પિત કરી દીધી. પછી તેમણે આ પ્રમાણે કહ્યું, રઘુનંદન, જે સમયે મેઘનાદે ઇન્દ્રને પરાસ્ત કર્યો હતો તે સમયે વિજયી ચિહ્નના રૂપમાં તે આ વામન મૂર્તિને ઇન્દ્રલોકથી ઉઠાવી લાવ્યો હતો. દેવ દેવ, હવે તમે આ ભગવાનને લઈ જાઓ અને યથાસ્થાન એમને સ્થાપિત કરો. તથાસ્તુ કહીને શ્રી રઘુનાથજી પુષ્પક વિમાન પર આરૂઢ થયા. તેમની પાછળ અસંખ્ય ધન રત્ન અને દેવશ્રેષ્ઠ વામનજીને લઈ સુગ્રીવ અને ભરતજી પણ વિમાન પર ચડ્યા. આકાશમાં જતા જતા શ્રીરામે વિભીષણને કહ્યું, તમે અહીં જ રહો. આ સાંભળીને વિભીષણે શ્રીરામચંદ્રજીને કહ્યું, પ્રભુ, તમે મને જે જે આજ્ઞાઓ આપી છે તે બધાનું હું પાલન કરીશ, પરંતુ મહારાજ, આ સેતુ માર્ગથી પૃથ્વીના બધા માનવો અહીં આવીને મને સતાવશે, એવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિભીષણની વાત સાંભળીને શ્રી રઘુનાથજી હાથમાં ધનુષ્ય લઈને સેતુના બે ટુકડા કરી નાખ્યા, પછી ત્રણ ભાગ કરીને વચ્ચેનો 10 યોજન ભાગ ઉડાવી દીધો. ત્યાર પછી એક જગાએ એક યોજન બીજો તોડી નાખ્યો. ત્યાર પછી વેલાવન એટલે કે વર્તમાન રામેશ્વર ક્ષેત્રમાં જઈને શ્રીરામચંદ્રજીએ રામેશ્વરના નામે દેવાધિદેવ મહાદેવજીની સ્થાપના કરી તથા તેમનું વિધિવત પૂજન કર્યું. ભગવાન રુદ્ર બોલ્યા, હે રઘુનંદન, હું અત્યારે અહીં સાક્ષાત રૂપે બિરાજમાન છું. જ્યાં સુધી આ સંસાર, આ પૃથ્વી અને તમારો સેતુ કાયમ રહેશે ત્યાં સુધી હું પણ અહીં નિવાસ કરીશ. શ્રીરામે કહ્યું, ભક્તોને અભય કરનારા હે દેવ દેવેશ્વર, તમને નમસ્કાર છે. દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ગૌરી પતે તમને નમસ્કાર છે. તમે જ સર્વ પ્રલય કાળમાં સંસારનો સંહાર કરવા વાળા, રુદ્ર જગતને રડાવનારા, ભવ એટલે સંસારની ઉત્પત્તિના કારણ અને વરદ એટલે વરદાન આપનારા વગેરે નામોથી પ્રસિદ્ધ છો, તમને નમસ્કાર છે. તમે પશુઓ જીવોના સ્વામી, નિત્ય ઉગ્ર સ્વરૂપ તથા જટાનો મુગટ ધારણ કરવા વાળા છો, તમને નમસ્કાર છે. તમે જ મહાદેવ, ભીમ એટલે ભયંકર રૂપ ધારણ કરનારા અને ત્રંબક એટલે ત્રિનેત્રધારી કહેવાઓ છો, તમને નમસ્કાર છે. પ્રજાપાલક, સર્વના ઈશ્વર, ભગ દેવતાઓના નેત્ર ફોડનારા તથા અંધકારસુરનો વધ કરવા વાળા તમે જ છો, તમને નમસ્કાર છે. તમે નીલકંઠ, ભીમ, વેદાંત, વિધાતા, બ્રહ્માજી દ્વારા સ્તુત કુમાર કાર્તિકેયના શત્રુનો વિનાશ કરવા વાળા, કુમારને જન્મ આપનારા, વિલોહિત એટલે લાલ રંગવાળા, ધૂમ્ર ધુમાડા જેવા રંગવાળા, શિવ કલ્યાણ સ્વરૂપ ક્રથન મારનારા, નીલ શિખંડ એટલે નીલા રંગની જટા જૂટ ધારણ કરનારા, શૂલ્ય એટલે ત્રિશુલધારી દિવ્યશાયી દિવ્ય રૂપે શયન કરનારા, ઉગ્ર અને ત્રિનેત્ર વગેરે નામોથી પ્રસિદ્ધ છો. સોનું અને ધન તમારું વીર્ય છે, તમારું સ્વરૂપ કોઈના ચિંતનમાં આવી શકતું નથી. તમે દેવી પાર્વતીના સ્વામી છો, બધા દેવતાઓ તમારી સ્તુતિ કરે છે. તમે શરણ લેવા યોગ્ય, કામના કરવા યોગ્ય અને સદોજાત ભક્તોની પ્રાર્થનાથી તત્કાળ પ્રગટ થવા વાળા નામે પ્રસિદ્ધ છો, તમને નમસ્કાર છે. તમારી ધજામાં વૃષભનું ચિહ્ન છે, તમે મુંડિત પણ છો અને જટાધારી પણ છો. તમે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા વાળા, તપસ્વી, શાંત, બ્રાહ્મણ ભક્ત, જય સ્વરૂપ, વિશ્વના આત્મા, સંસારનું સર્જન કરવા વાળા તથા સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છો, તમને નમસ્કાર છે. તમે દિવ્ય સ્વરૂપ, શરણાગતનું કષ્ટ દૂર કરવા વાળા, ભક્તો પર સદા દયા રાખનારા તથા વિશ્વના તેજ અને મનમાં વ્યાપ્ત રહેવા વાળા છો, તમને વારંવાર નમસ્કાર છે. આની શ્લોક સંખ્યા નીચે પ્રમાણે છે. નમસ્તે દેવ દેવેશ ભક્તા નામ ભયંકર, ગૌરી કાંત નમસ્તુભ્યમ દક્ષ યજ્ઞ વિનાશન, નમઃ સર્વાય રુદ્રાય ભવાય વરદાય ચ પશુનામ પતયે નિત્યમ મુગ્રાય ચ કપર્દિને, મહાદેવાય ભીમાય ત્રંબકાય વિશામપતે ઈશાનાય ભગ્નધાનાય નમો અસ્ત્વત નંદકાધીતે ધાની ધાતિને, નીલગ્રીવાય ભીમાય વેદસે વેદસા સ્તુત કુમાર શત્રુ નિઘ્નાય કુમાર જનનાય ચ વિલોહિતાય ધુમ્રાય શિવાય ક્રથનાય ચ નિત્યમ નીલ શિખંડાય શુલિને દિવ્યશાયિને, ઉગ્રાય ચ ત્રિનેત્રાય હિરણ્ય વસુ રેતસે અચિંત્યાયાંબિકા ભત્રે સર્વદેવસ્તુતાય ચ અભિજ્ઞમાય કામ્યાય સધોજાતાય વે નમઃ, વૃષભધ્વજાય મંડાય જટિને બ્રહ્મચારિણે તપ્યમાનાય શાંતાય બ્રહ્મણાય જયાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાતૃત્ય તિષ્ઠતે નમો નમસ્તે દિવ્યાય પ્રપન્નાર્હિતહરાય ચ ભક્તાનુકંપિને નિત્યં વિશ્વતેજો મનોગતે. અધ્યાય 35મો, શ્લોક સંખ્યા 139-147. ફુલત્સ્યજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી દેવાધિદેવ મહાદેવજીએ પોતાની સામે ઉભે રહેલા શ્રીરામચંદ્રજીને કહ્યું, રઘુનંદન તમારું કલ્યાણ થાઓ, કમળ નયન પરમેશ્વર તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ તથા સનાતન પુરુષ છો, નર રૂપમાં છુપાયેલા સાક્ષાત નારાયણ છો, એમાં જરા પણ સંદેહ નથી. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જ તમે અવતાર લીધો હતો, તે આ અવતારનું સઘળું કાર્ય તમે પૂરું કરી દીધું છે. તમારા બનાવેલા મારા સ્થાન પર સમુદ્રની સમીપ આવીને જે મનુષ્ય મારા દર્શન કરશે તે જો મહાપાપી હશે તો પણ તેમના બધા પાપ નષ્ટ થઈ જશે. બ્રહ્મ હત્યા વગેરે જે કોઈ ઘોર પાપ છે તે મારા દર્શન માત્રથી નષ્ટ થઈ જાય છે, તેમાં કોઈ સંદેહ નથી. ઇહ ત્વયા કૃતે સ્થાને મદીયે રઘુનંદન આગત્ય માનવા રામ પશ્યે યુરિહ સાગરે, મહાપાતક યુક્તા યે તેષામ પાપમ વિનક્ષ્યતિ ब्रह्मवद्यादि पापानि दृष्टानि यानि कानिचित् दर्शनादेव नश्यन्ति नात्र कार्या विचारणा। अध्याय 35 श्लोक संख्या 152 થી 153। સારું, હવે તમે જાઓ અને ગંગાજીના તટ પર ભગવાન શ્રી વામનની સ્થાપના કરો, પૃથ્વીના 8 ભાગ કરીને તેમને પુત્રોને સોંપી દેજો અને સ્વયં પોતાના પરમધામમાં પધારી જાઓ। ભગવાન તમને નમસ્કાર છે। ત્યાર પછી શ્રી રામચંદ્રજી ભગવાન શંકરને પ્રણામ કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું। વિમાનમાં બેસીને ઉપર ને ઉપર જ્યારે તેઓ પુષ્કર તીર્થની સામે પહોંચ્યા ત્યારે તેમના વિમાનની ગતિ રોકાઈ ગઈ। હવે તે આગળ વધી શકતું ન હતું। ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, સુગ્રીવ, આ નિરાધાર આકાશમાં વિમાન કઈ રીતે રોકાઈ ગયું એનું કોઈ કારણ અવશ્ય હશે, તમે નીચે જઈને તપાસ કરો। શ્રી રઘુનાથજીની આજ્ઞા અનુસાર સુગ્રીવ વિમાનમાંથી ઉતરીને જ્યારે પૃથ્વી પર આવ્યા તો જુએ છે કે દેવતાઓ સિદ્ધો અને બ્રહ્મર્ષિઓની સાથે ચારે વેદોથી યુક્ત ભગવાન બ્રહ્માજી બિરાજમાન છે। આ જોઈને તેમણે વિમાન પર જઈને શ્રી રામચંદ્રજીને કહ્યું, ભગવાન, અહીં સમસ્ત લોકના પિતામહ બ્રહ્માજી લોકપાલો વસુઓ આદિત્યો અને મરુદગણોની સાથે બિરાજમાન છે, તેથી પુષ્પક વિમાન તેમને ઓળંગીને જઈ શકતું નથી। શ્રી રામચંદ્રજી વિમાનમાંથી ઉતર્યા અને ગાયત્રી દેવી સાથે બેઠેલા બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। ત્યાર પછી તેઓ વિનયપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યા। શ્રી રામચંદ્રજીએ કહ્યું, હું પ્રજાપતિઓ અને દેવતાઓથી પૂજિત લોક કરતા બ્રહ્માજીને નમસ્કાર કરું છું। સમસ્ત દેવતાઓ, લોકો અને પ્રજાપતિઓના સ્વામી અને પ્રજાઓના સ્વામી જગદીશ્વરને પ્રણામ કરું છું। દેવ દેવેશ્વર તમને નમસ્કાર છે। દેવતા અને અસુર બંને તમારી વંદના કરે છે। તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના સ્વામી છો। તમે જ સંહારકારી રુદ્ર છો, તમારા નેત્ર ભૂરા રંગના છે। તમે જ બાળક અને તમે જ વૃદ્ધ છો। નીલકંઠ મહાદેવજી તથા લંબોદર ગણેશજી પણ તમારા જ સ્વરૂપ છે। તમે વેદ કરતા નિત્ય પશુપતિ જીવોના સ્વામી અવિનાશી હાથોમાં કુશ ધારણ કરવાવાળા અંશથી ચિહ્નિત ધજાવાળા ભોગતા રક્ષક શંકર વિષ્ણુ જટાધારી મુંડિત શિખાધારી તથા દંડધારી મહાન યશસ્વી ભૂતોના ઈશ્વર દેવતાઓના અધિપતિ સર્વના આત્મા સર્વને ઉત્પન્ન કરનારા સર્વ વ્યાપક સર્વનો સંહાર કરવાવાળા સૃષ્ટિ કરતા જગદગુરુ અવિકારી કમંડળધારી સ્ત્રુક સ્ત્રુવા વગેરે ધારણ કરનારા મૃત્યુ અને અમૃત સ્વરૂપ પારિયાત્ર પર્વત રૂપ ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા બ્રહ્મચારી વ્રતધારી હૃદય ગુહામાં વસનારા ઉત્તમ કમળ ધારણ કરનારા અમર દર્શનીય બાળ સૂર્ય જેવી અરુણ કાંતિ વાળા કમળ પર વાસ કરનારા સર્વવિધ ઐશ્વર્યથી પરિપૂર્ણ સાવિત્રીના પતિ અચ્યુત દાનવોને વરદાન આપનારા વિષ્ણુ પાસેથી વરદાન પ્રાપ્ત કરનારા કર્મ કરતા પાપહારી હાથમાં અભય મુદ્રા ધારણ કરવાવાળા અગ્નિરૂપ મુખવાળા અગ્નિમય ધજા ધારણ કરનારા મુનિ સ્વરૂપ દિશાઓના અધિપતિ આનંદરૂપ વેદોની સૃષ્ટિ કરનારા ધર્માદિ ચારે પુરુષાર્થના સ્વામી વાનપ્રસ્થ વનવાસી આશ્રમો દ્વારા પૂજિત જગતને ધારણ કરવાવાળા કરતા પુરુષ શાશ્વત ધ્રુવ ધર્માધ્યક્ષ વિરૂપાક્ષ મનુષ્યોના પ્રાપ્તિ સ્થાન ભૂતભાવન રૂખ સામ અને યજુર આ ત્રણેય વેદોને ધારણ કરનારા અનેક રૂપોવાળા હજારો સૂર્ય જેવા તેજસ્વી અજ્ઞાનીઓને વિશેષતઃ દાનવોનો મોહ અને બંધનમાં નાખનારા દેવતાઓના પણ આરાધ્ય દેવ દેવતાઓથી ચડિયાતા કમળના ચિહ્નની જટા ધારણ કરનારા ધનુર્ધર ભીમરૂપ અને ધર્મને માટે પરાક્રમ કરવા વાળા છો। બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીને જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવી ત્યારે તેઓ વિનિત ભાવે ઉભા રહેલા શ્રી રામચંદ્રજીનો હાથ પકડીને બોલ્યા, રઘુનંદન, તમે સાક્ષાત શ્રી વિષ્ણુ છો। દેવતાઓનું કાર્ય કરવા માટે આ પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતીર્ણ થયા છો। પ્રભુ, તમે દેવતાઓનું સંપૂર્ણ કાર્ય કરી ચૂક્યા છો। હવે ગંગાજીના દક્ષિણ કિનારે શ્રી વામન ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરીને તમે અયોધ્યાપુરી જઈને ત્યાંથી પરમધામમાં સીધાવજો। બ્રહ્માજીની આજ્ઞા લઈને શ્રી રામચંદ્રજીએ તેમને પ્રણામ કર્યા અને પુષ્પક વિમાન પર ચડીને ત્યાંની ત્યાંથી મથુરાપુરીની યાત્રા કરી ત્યાં પુત્ર અને સ્ત્રી સહિત શત્રુઘ્નજીને મળીને શ્રી રામચંદ્રજી ભરત અને સુગ્રીવની સાથે બહુ સંતુષ્ટ થયા. શત્રુઘ્ને પણ પોતાના ભાઈઓને આવેલા જોઈને તેમના ચરણોમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા. તેમના પાંચે અંગ, બે હાથ, બે ઘૂંટણો અને મસ્તક ધરતીનો સ્પર્શ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ ભાઈને ઉઠાવીને છાતીએ લગાવી લીધો. ત્યાર પછી ભરત અને સુગ્રીવ પણ શત્રુઘ્નને મળ્યા. જ્યારે શ્રી રામચંદ્રજી આસન પર બિરાજમાન થયા ત્યારે શત્રુઘ્ને સ્ફૂર્તિથી અર્ધ નિવેદન કરીને સેના મંત્રી વગેરે આઠે અંગોથી યુક્ત પોતાના રાજ્યને તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું. શ્રી રામચંદ્રજીના આગમનના સમાચાર સાંભળીને બધા મથુરાવાસી, જેમાં બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી, તેમના દર્શન માટે આવ્યા. ભગવાને બધા સચિવો, વેદના વિદ્વાનો અને બ્રાહ્મણો સાથે વાતચીત કરીને 5 દિવસ મથુરામાં રહીને ત્યાંથી જવાનો વિચાર કર્યો. તે સમયે શ્રીરામે અત્યંત પ્રસન્ન થઈને શત્રુઘ્નને કહ્યું, તમે મને જે કાંઈ અર્પણ કર્યું છે તે બધું હું તમને પાછું આપું છું. હવે મથુરાના રાજ્ય પર પોતાના બંને પુત્રોનો અભિષેક કરો. આમ કહીને ભગવાન શ્રીરામ ત્યાંથી વિદાય થઈ ગયા અને બપોર થતા થતા ગંગા તટ પરના મહોદય તીર્થ પર જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન વામનજીને સ્થાપિત કરીને તેમણે બ્રાહ્મણો અને ભાવિ રાજાઓને કહ્યું, આ મેં ધર્મનો સેતુ બનાવ્યો છે જે ઐશ્વર્ય અને કલ્યાણની વૃદ્ધિ કરનારો છે. સમયાનુસાર એનું પાલન કરતા રહેવું જોઈએ, કોઈ રીતે એનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. ત્યાર પછી ભગવાન શ્રીરામ વાનરરાજ સુગ્રીવને કિષ્કિંધા મોકલીને અયોધ્યા આવીને પુષ્પક વિમાનને કહ્યું, હવે તમારે અહીં આવવાની જરૂર નહીં પડે, જ્યાં ધનના સ્વામી કુબેર છે ત્યાં જ રહેજો. ત્યાર પછી શ્રીરામચંદ્રજી બધા કાર્યોથી નિવૃત્ત થઈ ગયા. હવે તેમને પોતાના માટે કોઈ કર્તવ્ય બાકી રહ્યું હોય એવું ન લાગ્યું. હે ભીષ્મ, આ પ્રમાણે મેં શ્રીરામની કથાના પ્રસંગથી ભગવાન શ્રી વામનના પ્રાગટ્યની કથા પણ તમને કહી દીધી. અધ્યાય 29 પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.